यावदवित्तोपार्जन सक्त तावत निज परिवारो रक्त पश्चाद जीवति जर जर देहे वार्ताम कोपि न पृच्छति गेहे। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। यावत् वित्तोपार्जन सक्तस तावत् निज परिवारो रक्त पश्चात् जीवति जर्जर देहे वार्ताम् कोपि न पृच्छति गेहे। भज गोविंदम भज गोविंदम। शंकराचार्य जी महाराज हजू पण स्वार्थी संसारनी वातो विशेष समझावे छे। श्लोक में शंकराचार्य जी एवं कहे छे, यावत वित्तोपार्जन सक्त। वित्त एटले द्रव्य, यावत एटले ज्यां सुधी कमाणी करीने पैसो घर में आपो त्यां सुधी निज परिवारो रक्त, त्यां सुधी तमारो परिवार तमारामां हेत राखे छे। कमाणी करीने रुपया घर में आपता बंध थई जाओ तो वार्ताम कोपीने पृच्छती गेहे, पछी कोई तमारू भाव पूछतू नथी। साचू के खोटू? अने पछी पश्चात जीवती जर जर देहे, वृद्ध शरीर थई गयो होय, कमाणी करी शकतो न होय, कर हालता न होय, એટલે જીર્ણ શીર્ણ શરીરથી પછી દિવસો પસાર કરે ને જીવે, આવો સંસાર છે। માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ દમ માટે ભગવાન ભજી લો। આના વિશે કાંઈ આપણે કહીએ તે પહેલાં બહુ જ એટલે બહુ જ કિંમતી અને મહત્ત્વની વાત થોડીક આપણે કહીએ। એ વાત જો જીવનમાં સમજાઈ જાય તો બહુ મોટું કામ થઈ જાય। સમજવું એટલે આચરણમાં આવી જાય, તો પહેલાં સમજવાની પછી આચરવાની, બહુ મજાની વાત। પહેલી વાત, પૈસા કરતા વસ્તુની મહત્તા વધારે છે। પૈસા કરતા વસ્તુનું મહત્વ વધારે છે। શ્રીજી મહારાજ માંગરોળની બજારમાં ચાલ્યા જતા હતા, એક હરિભક્તને ત્યાં ભોજન પ્રસાદ જમવા ભોજન લેવા માટે જતા હતા। રસ્તામાં એક વાણિયાની દુકાન આવી એટલે શ્રીજી મહારાજે વાણિયાને કીધું કે ભાઈ માજન, અનાજનો સંગ્રહ કરજો। વાણિયો થોડો વાયડો વાયલ, તે રૂપિયા હડફામાંથી કાઢી, એ વખતે ચાંદીના રૂપિયા ને, એ આમ ઉછાળીને ખખડાવીને આમ ઢગલો કરી આમ ધાર કરી, એ રે સ્વામિનારાયણ, મારી પાસે તો રૂપિયાના ઘડા ભર્યા છે, એટલે મારે કાંઈ એવું જરૂર નથી। તો શ્રીજી મહારાજે બજારમાંથી કાંકરા નીચા નમીને ખોબો ભરી અને આમ કર્યું ધાર કરીને કીધું, વાણિયા તારા રૂપિયા અને આ કાંકરા બે હરખા થશે, માટે હજી મારું મનાય તો ઘઉં જુવાર બાજરો ઘરમાં ભરજે. પણ વાણિયાએ કાંઈ માન્યું નહીં અને 1973 એટલે 1970 કાળ, સંવત 1879, એ 1973 કાળ પડ્યો. અનાજ મળે તો ને રૂપિયાને ખવાય? રૂપિયા કરતાં શું મહત્વનું થયું? વસ્તુ મહત્વની થઈ. વાણિયાને અનાજ મળ્યું નહીં, રૂપિયાના ઘડા ભરેલા એમને પડ્યા રહ્યા અને વાણિયાનો આખો પરિવાર ભૂખ્યો મરી ગયો. એટલે રૂપિયા હોય, તમારે પાણી પીવું છે, ચાલો તમારે દેવાની તાકાત છે, એક ગ્લાસના તમે લાખ રૂપિયા આપવા તૈયાર છો, પણ પાણી હોય તો ને? એટલે શું મહત્વનું થયું? વસ્તુ મહત્વનું છે. ભૂખ લાગી છે, તમારી પાસે બેંકનું બેલેન્સ છે, બધું છે, રૂપિયા ખિસ્સામાં છે, બેગ ભરી છે, રોકડા ભર્યા છે, પણ હવે રોટલી ખાવી છે, કંઈક ખાવાનું ફળ ફૂલ, પણ એવી જગ્યાએ છો કાંઈ છે જ નહીં, શું ખાવ? નોટોને થોડી ચાલાય, રૂપિયાને પીવાય છે. કરોડાધિપતિ છો, માથું ચડ્યું છે, એક મેટાસીન કે એનાસીન જોઈએ છે 25 પૈસાની હોય, પણ રૂપિયા મૂકો તો માથું થોડું દુખતું મટે, કપાળ ઉપર રૂપિયા બાંધી દે ઉલટાનું દુખે પણ મટે નહીં. 25 પૈસાની મેટાસીન એનાસીન મહત્વની છે, કરોડો રૂપિયા હોય તો એ નકામા છે. ત્યારે વસ્તુ હોય તો વસ્તુ વેચીને પાછા રૂપિયા થઈ શકે, પણ રૂપિયા આપતા વસ્તુ ન હોય તો ના મળે. એટલે રૂપિયા કરતા વસ્તુનું મહત્વ છે. વસ્તુમાંથી રૂપિયા થઈ શકે, પણ વસ્તુમાંથી રૂપિયા થાય, પણ રૂપિયામાંથી વસ્તુ હોય તો મળે, નહીતર ના મળે. ખર્ચી શકો એમ છો, પણ હવે તમારે ટિકિટ જોઈતી હોય ટ્રેનની, પ્લેનની, કાંઈની, તો મળતી જ નથી, શું કરો? કેમ જવું? ખર્ચી શકો એમ છો, પણ હવે અમેરિકાના ટિકિટ મળતી નથી, તો શું કરો? રૂપિયા કરતા વસ્તુનું મહત્વ છે. અને વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ છે. તમારી પાસે ઘરની અંદર લોટ, દાળ, શાક, ફળ, ફૂલ બધું ભર્યું છે, પણ હવે કોઈ સુધારીને તમને માંદગીની અવસ્થામાં આપે તો ખાઈ શકો, પી શકો? તમે પથારીમાંથી ઊભા થઈ જ નથી શકતા, પાણીનો ગ્લાસ ભરી નથી શકતા, તો વસ્તુ તો છે, પણ કોણ આપે? દવાઈ પડી છે, ઇન્જેક્શન પડ્યું છે, પણ ડોક્ટર મળે તો ને? મેડિકલ સ્ટોર બાજુમાં છે, પણ હવે ડોક્ટર મળે તો ને? વસ્તુ કરતા શું મહત્વનું થયું? શું થયું? વ્યક્તિ મહત્વની છે. બીમાર છો, વસ્તુ છે, બધું છે, પણ કોઈ પાસે આવીને બેસે તો જેવું સારું લાગે, હું કઈ વસ્તુથી ન મળે, એ વ્યક્તિથી મળે. એ પાસે કોઈ હોય તો જીવનમાં રસ. એકલો એકલો શું કરે? વસ્તુઓ છે, પૈસો છે, બોલો, ઘરમાં હું તપેલા વીછી પુરાઈ ગયો હોય એમ આટા મારે શું કરે? કોઈ જોઈએ, સાથથી, સહકારથી, સથવારાથી કંઈક મજા આવે. બધી વસ્તુ હોય, ઘર ભર્યા ભાદર્યા હોય, બધું હોય, પણ હવે એકનો એક દીકરો હોય ને એ વયો જાય, એટલે મરી જાય, મૃત્યુ પામે, તો વસ્તુ શું કામની? પૈસો શું કામનો? બધું છે, તરત જ એવું વાક્ય નીકળી જાય ને કે હવે બધું આ કોના માટે, ને બધું ઝેર થઈ ગયું ને. એટલે રૂપિયા કરતા વસ્તુ, વસ્તુ કરતા વ્યક્તિ મહત્વની, અને વ્યક્તિ કરતા પરમાત્મા મહત્વના છે, ભગવાન મહત્વના છે. ગમે તેટલી વ્યક્તિઓ આપણી સાથે હોય, સારા હોય, સંબંધો હોય, ભેદભાવ હોય, આવો ભાઈ કહેનારા હોય, પણ આખરે પરમાત્મા એ આપણો સનાતન બાપ છે. આ બધા ટેમ્પરરી બધા છે, ક્યારે વૈયા જાય, ન જવું હોય તો એ વેલા આગળ પાછળ ગમે ત્યારે મૃત્યુ પામે. લ્યો કાંઈ કાયમ રે, કોઈ પકડી રાખો તોય ના રે. અને જીવતા હોય તોય ક્યારે દગો દે શું ખબર પડે. હવે અમારે એને યાર નથી બનતું, હવે શું કરો. પેલા તો પૂંછડે ગાંઠું વાળી હોય એમ ફરતા હોય, પણ હવે ના, હવે અમારે એની યારે નથી, હવે અમારે એને યારે બગડી ગયું છે. પણ ભગવાનની હારે એકવાર સંબંધ જોડ્યો તો પછી ભગવાન આપણને છોડતો નથી. એ ભગવાનનું ભગવાન પણ છે અને આપણો સાચો બાપ છે, સાચા માવતરીએ છે. બાકી તો આપણે બહુ મા બાપ બદલી નાખ્યા છે, બહુ એટલે બહુ છે. એનું લિસ્ટ આપણને જો આપે ને તો આપણે ગાંડા થઈ જઈએ, એટલા મા બાપ બદલ્યા છે. એક જ લાઈફ તમે 80-90 વર્ષની જીવો એમાં તમે કેટલા દરજી બદલ્યા. કપડા બધા સીવી દે, દરજી જ છે સીવે. એમ શ્રીજી મહારાજે કીધું ને, આ દેહરૂપી છે એ ડગલો છે, એ કપડા છે, એ માવતર થકી મળે છે, મા બાપ થકી. એવા કેટલાય શરીર બદલી નાખ્યા, માવતરનો કોઈ પાર નથી શરીરના. પણ આપણો સનાતન બાપ ભગવાન છે અને સાચી શાંતિ ત્યાં છે, ઘરે જ સુખ હોય. એટલે આખરે મહત્વનું અતિશય કોઈ તત્વ હોય તો એ ભગવાન છે. આ જ વાતને થોડીક બીજી રીતે પણ, વસ્તુ પૈસા કરતા વસ્તુ મહત્વની બીજી દ્રષ્ટિએ. પૈસો છે, દાટેલો પીડ્યો છે, બધે પીડ્યો છે, ઘરમાં ભર્યા છે, પટારામાં ભર્યા, બેંકમાં ભર્યા, પણ વસ્તુ મહત્વની છે. એ પૈસાને તમે વાપરો, એમાંથી તમે મકાન બનાવો, કોઈ અનાજ ઉગાડો, કોઈ ગાડી લાવો, બંગલા લાવો, વસ્તુઓ લાવો, કપડાં લાવો, કંઈક સર્જન કરો, તો રૂપિયો મહત્વનો. એટલે રૂપિયાથી વસ્તુ મહત્વની થાય. પડ્યો જ રે તો શું કામ, એવું ઘણું દટાયેલું પડ્યું છે તો એ એને પથ્થર સરખા છે, હોય તો શું ન હોય તો શું. પણ એ રૂપિયાથી વસ્તુનું સર્જન થાય. આ રૂપિયો તો હતો, પણ જો આ સરસ મજાનો હોલ સર્જન થયો તો વસ્તુ મહત્વની છે. વરસાદ પડે તો રૂપિયા થોડા ઓઢાય, તાપ પડે તો એનો થોડો છાંયો થાય, એનાથી વસ્તુનું સર્જન થાય એ મહત્વ. અને વસ્તુઓ અદ્યતન ટેકનોલોજી વાળી વિશ્વમાં આવી ગઈ, પણ માણસનું સર્જન થવું જોઈએ ને. માણસ ક્યાં, માનવતા ક્યાં? સુખ વસ્તુઓ નથી આપતી, ટેકનોલોજી નથી આપતી, હાઈ ફાઈ સોસાયટી જેવી બધી સવલતો, પણ માણસનું સર્જન મહત્વનું છે. ગરીબી હશે પણ સાચા માણસો વસતા હશે માનવતાથી સભર, તો ત્યાં સુખ હશે. એટલે એ વસ્તુથી પાછું સર્જિત થયેલો માનવ મહાન છે, અને માણસ કરતા ભગવાનનું સર્જન થાય આપણા જીવનમાં, ભક્તિનું સર્જન થાય, પ્રાગટ્ય થાય, સમાજમાં ભક્તિ ને ભગવાનની ઉપાસના એનું પ્રવર્તન થાય, એ મહત્વનું છે. સૂત્ર સમજાયા? પૈસા કરતા, પૈસા કરતા વસ્તુ કરતા વ્યક્તિ મહત્વની, પૈસા કરતા વસ્તુ મહત્વની, વસ્તુ કરતા વ્યક્તિ મહત્વની, વ્યક્તિ કરતા પરમાત્મા મહત્વના, આટલું સમજાઈ જાય બેડો પાર. પણ આપણે એનાથી ઊંધું જીવીએ છીએ, ઉલટું જીવીએ છીએ. ભગવાન કરતા આપણને વ્યક્તિનું મહત્વ વધારે છે, વ્યક્તિને વધારે ચાહીએ છીએ. માતા પિતા, ભાઈ બહેન, દીકરા દીકરી, પરિવાર સંબંધો, સાધુ શાળા શાળી આ તે બધા, એ વ્યક્તિઓનું વધારે મહત્વ છે. દીકરા દીકરી, પરિવાર, પતિ પત્ની આ બધા, એના માટે તમે જો શાળા શાળી એના બધા માટે આખી જિંદગી કમાવ છો ને, થાક લાગે છે, દોડા દોડી સવારથી ઉઠીને રાતે સુઈ જાય ત્યાં સુધી શું ધંધા કોના માટે કરો, અમારા માટે કરો છો તમે? હે, કેટલી તમે ગ્રાહકોની, એજન્ટોની, ફલાણા તેની, સરકારની, અધિકારીની, અમલદારની કેવડી કેટલી ગાળો ખાતા છો, કોઈ દી ખોટું લાગે છે? શા માટે, કોના માટે? પરિવાર માટે જ ને. ભગવાન માટે આટલું કોઈ સહન કરે છે? ભગવાન માટે આપણે 10 મિનિટ પૂજામાં આપી તો આપી, બાકી 24 કલાક કોના માટે છે? દીકરા દીકરી પરિવાર એના માટે જ છે, લગ્ન કરવા છે, આ તે બધા ઘોડે ચડવું છે ને કંઈક મનોરથ છે કોઈ કંઈ. ભગવાનને અર્થે લાખોપતિ માણસ હોય છોકરા માટે વાત વાતમાં 10 લાખ વાપરી નાખશે, અને ઠાકોરજી માટે વર્ષમાં 1000 રૂપિયા વાપર્યા હોય તો એમ થાય બહુ વાપરી નાખ્યું બહુ, અને છોકરા માટે 10 લાખ વાપર્યા હોય એના લગ્નમાં તો કઈ ઓછા કહેવાય છે. મારે વાપરવાની બહુ ઈચ્છા હતી પણ સાલો કર્ફ્યુ અને આ બધી તોફાન એટલે સુખ ના આવ્યું બહુ. મારે ધામધૂમથી કરવા હતા પણ હવે શું થયું, બહુ ના થઈ શક્યું, થોડાક દેશકાળ સારા ના રહ્યા. તો 10 લાખ વાપર્યા તોય ઓછા પડ્યા, ભગવાનને માટે ભાગ્ય 1000 રૂપિયા વાપર્યા તો બહુ લાગે બહુ. અમે દાન પણ બહુ કરીએ, કોને? છોકરાઓને. વિચાર કરો તો ચક્કર થઈ જાય, આખી જિંદગી બૈરા છોકરા નાના માટે પરિવાર માટે કેટલી સરભરણ, હાજે માંદે આવે તાય હોસ્પિટલ થવા, બીજાના તારા સંબંધીઓ આવીને રોકાઈ પડે, ચૂરમાં લાપસી ઉછી ઉધારા કરી કરીને કેટલું કરવું પડે. ત્યારે જ જિંદગીમાં તમે એકાદ વાર સાધુ સંતો રસોઈ દેતા છો, ઓલી તો રોજ રસોઈ દેવી પડે, રોજ આખા પરિવારના કોઈ આવે 5 જણા આવીને બેસી જાય, લ્યો એ કે આ અમદાવાદ, અમને એમ થયું કે ઉનાળો છે તો અમદાવાદ જાય, કેસર કરીને આ રસ રોટલીને ખાશું તો દેવી પડે ને, શિખંડ ને એક દી રસ પૂરી ને એક દી આ બીજું ત્યાં રસોઈ આપવી પડે છે. કોણ મહત્વનું વધારે છે? ભગવાન કરતા વ્યક્તિ વધારે મહત્વની છે. છોકરામાં જેવું હેત હોય એવું કઈ ભગવાનમાં ના હોય, એવું ના હોય. બૈરામાં જેવું હેત હોય એવું સાધુમાં ન હોય. ઓલી નીટોથી બે ત્રણ ગાડીઓ શું આટલી બધી દેતી હોય તોય ખોટું ન લાગે. તમે અકલ વગરના છો, તમારા મીઠું નથી, નામ નથી, તોય કાંઈ લાગે હશે ભાઈ જેવા છીએ એવા છે. અને સાધુ હોય એક વાર કીધું હોય તમારે શું આમ કે ઉતાવળ કરો, ખબર નથી પડતી કઈ અકલ છે કે નહીં, લે અકલ વગરના આટલા બધા વેપાર ધંધા લાવતા છે તો ત્યાં કેવું લાગે છે આપણે? કોનામાં હેત વધારે છે? પરિવારમાં, વ્યક્તિમાં, એવો ભગવાનમાં નથી. એટલે જ વચનામૃતમાં અને ભાગવતના કીધું છે કે જેવું પોતાના દેહમાં અને દેહના સંબંધીઓમાં દીકરા દીકરી પત્ની વગેરેમાં જેવું હેત છે એવું હેત જો ભગવાનના સાધુમાં થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય. કાંઈ કરવું પડે નહીં, બીજા સાધનો જ કરવાનો પડે, એવું હેત હોવું જોઈએ. એવું ક્યાં છે? એટલે ઉલટું જીવીએ છે ને, ભગવાન કરતા આપણને સાધુ વારે વાંકવું પડે પણ ઘરમાં જલ્દી આમ તમે જો ગમે તેમ તો હાલ્યું જાય છે ને, 60-60 વર્ષ કાઢી જ નાખે છે. એટલે ભગવાન કરતા વ્યક્તિમાં વધારે હેત છે અને વ્યક્તિ કરતા વસ્તુમાં હેત વધારે છે. હા, થોડા આગળ વધે એટલે તરત પછી જ્યારે વેચણી માંડે થવા વસ્તુઓની ત્યારે આ ટ્રેક્ટર હું રાખીશ, પેલું ચોકડીવાળું ખેતર હું રાખીશ, આ ભેંસ છે એ હું રાખીશ, આ મકાન હું રાખીશ, ઓલો પ્લોટ હું રાખીશ, પેલી દુકાન હું રાખીશ. વસ્તુ મહત્વની, વ્યક્તિ વિયોગ્ય વહાય. ભલે ને હગો ભાઈ હોય, એક ઘોડિયામાં બે અવળાવળા પગ નાખીને હૂતા હતા, કેમ જોડિયા હોય તો ના હોય, એવા હેત હોય. એકબીજા આઘા પાછા ગયા હોય તો રડવા માંડે, એકબીજાને મૂકીને ખાય નહીં પીએ નહીં, બધું ક્યાં સુધી? જ્યાં સુધી પરિણામ નથી ત્યાં સુધી. પછી તરત વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ, વસ્તુ વ્યક્તિ કરતા વસ્તુનું મહત્વ આવી જાય. તરત માંડે આમ આમ થાવા, આ ઘરેણા હું રાખીશ, આ અરે નાનામાં નાની સરસ મજાની પેલી ત્રાંબાની ગોળી કાંતે કોઈ હોય ને એ મનમાં વસી જાય તો આ હું રાખીશ. આપણે જૂની વાત નથી સાંભળતા, ભણવામાં આવતી કાચની બરણી, આખું બધું વ્યવહાર વેચી લીધો પણ બરણી એક નાનો ભાઈ કે હું રાખું, મોટો કે હું રાખું, પછી કોર્ટમાં કેસ કર્યો, જજે હાથમાં લીધી, કોઈ રીતે ચુકાદો જ ન આવ્યો. ઓલો કે ના, મરી જાવ તો આ બાપ દાદાની વારસાની આમ તેમ અમારે જોઈ. ઓલો કે મારે જોઈ, પૈસા જજ કે અપાવ, પૈસો નહીં બરણી જ જોઈ. એટલે જજે કીધું મને દેખાડો જ ખરા, એટલે પછી બરણી આપી હાથમાં, જોર આમાં આમાં કરીને જજે હાથમાંથી મૂકી દીધું, બાપ દઈને પડી ફૂટીને કાચલા થઈ ગયા. જજ કે હવે અર્ધાર વેચી લ્યો, એ સિવાય છૂટકો જ નથી. કે વ્યક્તિના સંબંધો ભલે તૂટી જાય પણ વસ્તુ રહેવી જો આવીને વસ્તુનું છે ને બિલકુલ ઊંધું, અને છેવટે જતા જતા વસ્તુ કરતા પછી પૈસાનું મહત્વ છે. બધા જુદા થઈ જાય પછી જેની પાસે બહુ પૈસો હોય એની હારે સારું રાખે, પણ કણકો થઈ ગયો હોય એની હારે પછી બહુ સંબંધ રાખે નહીં. વાસ્તવિક વાત છે ને, કયો ગરીબ થઈ જાય, આર્થિક નબળો પડી જાય, તો એ સગો ભાઈ હોય કે સગી બેન હોય એ બહુ બોલાવે નહીં. પછી એમ થાય કે આપણી પાસે માગશે તો ઉછી ના, વળી આપણે જાય ને ભેળા થાય ને કે અમારે જોઈએ છે 10,000, તો શું કરું. નાના ભાઈએ, મુંબઈ એનો મોટો ભાઈ હતો, તેને ફોન કર્યો. પેલા લેન્ડલાઈન હતી ને જોડતા ઓપરેટર વચ્ચે રહીને, એ તો મજા જ વહી ગયો. હવે આજે ફોન જોડાયો હોય તો અઠવાડિયે અઠવાડિયે લાગે, આ બાપા ગુજરી ગયા તો કારજમાં ફોન લાગે. એવું હતું એ તમને નહીં, આ મોબાઈલ જે આખી દુનિયામાં તમે જન્મા છો એને ખબર નથી. આ એ ફોનની જે મજા હતી આ જ હતી. ફોન લગાડી લગાડી આંગળી વળી જાય આમાં, વૃર, અને એ પાછો એવો થઈ ગયો તે કેમ એ ચકડા ફેરવા છે ભાઈ. આહા, હવે તમે ફિલ્મમાં જોતા હશો, બાકી તો ક્યાંય એવા ડગલા મળે નહીં, મજા વહી ગયા. એ હવે ક્યાં માણસોને એવો જલસો છે. આહા, કેવો જમાનો આવ્યો. તમે આયામાં એબીસીડીમાં મેસેજ છાપો, 10,000 કિલોમીટર માઇલો ઉપર અમેરિકામાં વિધિના સેકન્ડ ન્યાય ના હથેળીમાં છપાઈ જાય, વાંચે કેમ છો, ઓકે ફાઇન. હે છે ને, આ આ કઈ સ્વર્ગમાં આવવું નથી ભલા માણા. તો એટલે મુંબઈ ફોન કર્યો મોટાભાઈ ને, મોટાભાઈ કે હલો કોણ, હું રમું બોલું. હા હા હા, બોલો બોલો રમું, કેમ છે, સારું છે, કેમ છે ઘેરેથી બધા ને બધા. હા બધાને બહુ સારું છે, હારો હારો. બીજું ભાઈ 10,000 રૂપિયાની જરૂર પડશે, વરસાદ લંબાઈ ગયો છે. હા એ 10,000 રૂપિયાની જરૂર પડશે, આ બિયારણ નાખ્યું હતું બળી ગયું, વરસાદ આવ્યો નહીં એટલે બીજું બિયારણ લેવું પડશે, જમીન છે બધું છે, પણ 10,000 રૂપિયા આપો તો. હે શું કીધું, કઈ સમજાતું નથી, સંભળાતું નથી. એ 10,000 રૂપિયા જોશે બિયારણ લેવા માટે, પણ શું કયો છો જરા હરખું બોલો ને. વચ્ચે ઓપરેટર હતો એને ઓલાને કીધું મુંબઈ વાળાને, એટલે આટલી લાઈન ક્લિયર છે, ચોખ્ખું સંભળાય છે, અને તું ત્યાં રાડ્યું નાખ્યા કરે કે હું કીધું હું કીધું, તો ઓલો કે તને સંભળાય છે તો કા તો દઈ દે. મને કઈ નથી સંભળાતું, પૈસો મહત્વનો. હવે હવે એ વસ્તુ કે ભાઈ કે વ્યક્તિ કોઈ મહત્વના નથી. નોકા થઈ ગયા, એક ભાઈ ને એક બેન, બેન સાસરે ગઈ, બહુ સારું હતું પણ વચ્ચે ધંધો ચોપટ થઈ ગયો એટલે પછી ભાઈ બેન ને બોલાવે નહીં, કઈ પ્રસંગ હોય તો ફોન ન કરે, કઈ ન્યા નીકળ્યો હોય તો જાય નહીં. બેન કે ભાઈ તમે અહીંયા આવો ને, તો કહે પણ હમણાં ધંધામાં નવરાઈ રહેતી નથી, મારા ઘેરેથી થોડો હાજા નરવા રહીએ, છોકરાને પરીક્ષાઓ, આ શિક્ષકોને એવી બધી માથા કોઈ ઘડીક ટ્યુશન રાખે ને ઘડીક મૂકી દે, નવરાય રહેતી નથી તે આવે નહીં, અને આવવાનું કે તો મોઢું ના દે, ભાભી છડકા ભરે, છોકરાને વગર વાંકી ચીણોટિયા ભરીને રડાવે, આવું બધું બહુ કરે. એટલે બેન બિચારી એમ કે છોકરા 2-3 દિવસ સારું રહીએ, તો આવા આપણે એવી થઈ ગઈ છે કઠણાઈ કે ખાવા પીવાનું મળે નહીં, છોકરાઓને દૂધે મળે નહીં, નાના છે તો ભાઈને ઘેરે થોડુંક દૂધ પાવડું પામે ને, ભાઈને 1,00,000 રૂપિયા છે એમાં શું, છોકરાને મનાવવા રાજી રાખવા આવે તો એલા કંકાસ કરીને. પછી બેને સમજી જાય ને, એટલે બેન પછી વહી જાય. પછી બેને જાણ્યો કે હવે આવા હગો ભાઈ પણ કાંઈ આપણો નથી. ઘણી વાર એવું ને, મોટે ભાગે આવું બને છે, પછી બીજા મદદ કરે, બીજા મદદ કરે ને દિલથી કરે એમ, એવી કર્યો. અને સગા જે હોય એ મોઢા ફેરવી જાય, કારણ કે એ તો પછી બાજવા માટે જન્મ્યા હોય એવું લાગે, વાત વાતમાં બાજવા માટે જન્મ્યા હોય. એટલે નથી કીધું 100 મણ રાય ને 100 મણ મીઠું એનો ઘડ્યો 1 પિતરાય, 100 મણ રાય ને 100 મણ મીઠું એનું ભેળું કરીને કેવી તીખાશને ખારાય, મારી નાખે એડી હોય તો એનો એક ગળ્યો પિતરાય એવા ઝેર હોય. એટલે બેનને ગરીબાઈ ભાઈ પછી કઈ બોલાવે નહીં. પણ ભાઈ આપણે ગામડામાં કહેવાય છે ને નળના ગાડા કઈ નળમાં ન રહે, એટલે કે કોઈ ગલીમાં કૂચીમાં ખાંચામાં કઈ ગાડું સલવાઈ ગયું હોય, મોટર હલવાઈ ગયું હોય કાદવમાં કે તો અહીંયા એમને પડી રહી આખી જિંદગી, ગમે ત્યારે તો નીકળે ને. હે તો ધંધો બેસી ગયો હતો પણ ધીમે ધીમે પાંદડું ફર્યું અને પછી બેન ભાઈ લાખો ની કરોડોમાં રમતી થઈ ગઈ. હવે ભાઈ વાહે રહી ગયો, બેન આગળ નીકળી ગઈ. એટલે હવે સેજે આમ ન જવાનું હોય ને તોય એ બાજુ જાય કે આ આવ્યો તો થયું કે બેનને મળતો. હા આવો આવો બેન, બિચારી બેને પ્રેમથી ચૂરમાં લાપસી રસ પૂરી શિખંડ આ તે કેસરીઓ શિખંડ બધું બધું બહુ જ માડે રાખે. એકવાર એવી રીતે થયું એટલે પછી સેજે કે ને કે ભાઈ બેન તું આવજી હવે હવે આવજી એમ કે. એટલે બેન તો જાય નહીં જ્યાંથી જે કોઈ બળદને ડામ દીધો હોય ત્યાં જાય કોઈ દી. પણ છતાંય બહુ આગ્રહ વારે વારે ફોન કરે ને ભાભી ફોન કરે ને છોકરા પાસે ફોન કરાવે. પછી એમ થયું ચાલો જાય તે આવી બેન. સેજે સુખી હતી એટલે ઘરેણા નાંદે બધું પહેર્યું જ હોય. આવ્યા સ્વાગત થયું બપોરના ભોજનનું, કીધું બેસીએ બાજો થાળીઓ બધી મુકાણા ખુમચા બધા પીરસાઈ ગયું. એટલે બેને ગળાના નાકના કંઠના હાથના બધા ઘરેણા કાઢવા માંડ્યું. એટલે ભાઈને એમ લાગ્યું કે જમતા નહીં ફાવતું હોય ઘરેણા સાથે, પણ બધા ઘરેણા કાઢીને સામે પાટલા ઉપર ઢગલો પીરો અને પછી એના ઉપર એટલે લાડુના ટુકડા મૂકે, શિખંડ ચડાવે, ભજ્યું ચડાવે, પૂરીનો ટુકડો ચડાવે. ચલો ભાઈ કે બેન શું કરે, આ બધા થાળ છે ને એ આ ઘરેણાને છે એટલે એને જમાડું છું, કે મને કાંઈ આગતા સ્વાગતા નથી, આ પેલા હું બિયાને જ હતી. એટલે આ જે સન્માન છે એના રસ પૂરી શિખંડ છે ને એ તો આ બધું ઘરેણાને છે, માટે ઘરેણાને ચડાવવું છે, લે ઘરેણા ખા. બસ ભાઈની આંખમાં આંસુ આવી ગયા. મોટી બેન હતી એટલે માફી માગી. બેન કે ભાઈ અમે તો માવતરને ન્યાય, અમે તો ગમે તેમ કોઈ દીરી સ્ત્રીનો દેહ છે અમારે ક્યાં બીજું છે, પણ ખરા ટાણે તો તું સગો જનેતાનો હતો પણ ન આવ્યો ને કાન. આવો સંસાર છે, આ વાસ્તવિક વાતો છે કે નથી. ત્યારે જગ મે સ્વાર્થ કા વહેવાર સાંભળજો. પણ મને ખબર છે કઈ તમને વૈરાગ નહીં થઈ જાય. જગ મે સ્વાર્થ કા વહેવાર, સ્વાર્થ બીનું કોઈ આવે ન જાવે, દેખા ખૂબ વિચાર, જગ મે સ્વાર્થ કા વહેવાર. પૂત કમાકર, પૂત એટલે દીકરો, પૂત કમાકર એટલે કમાઈને, પૂત કમાકર ધન કો લાવે, માત કરે ખૂબ પ્યાર, માત કરે ખૂબ પ્યાર. ઓ મારો દીકરો આવ્યો, તાત કહે મેરા સુપૂત સપૂતા, તાત કહે એ મેરા પૂત સપૂતા, અકલમંદ હોશિયાર, જગ મે સ્વાર્થ કા વહેવાર. અરે કવિ ગંગે બહુ સરસ, માત કહે મેરો પૂત સપૂત હે, બેની કહે મેરો સુંદર ભૈયા. છેલ્લે સાંભળજો, એમાં આમ આમ તો આખું સમજાય પણ છેલ્લે એનો અર્થ છેલ્લે છે. માત કહે મેરો પૂત સપૂત હે, બેની કહે મેરો સુંદર ભૈયા, તાત કહે મેરો હે કુલ દીપક, લોક મે લાજ અધિક બઢૈયા, નારી કહે મેરો પ્રાણપતિ. नारी कहे मेरो प्राण पति जिनके जाके मैं लेऊ बलैया। कवि गंग कहे सुन सहायक बर जिनके पास सफेद रुपया, भाई जिनके पास सफेद रुपया। जो पैसो थे तो थे, जिनके जाकू मैं लाऊ बलैया। मात कहे मेरो पुत है सपूत है, बेनी कहे मेरो सुंदर भैया। भाई आमा कोई बेन बैठी हो, भाई बैठो हो, बता राजी रहो आम तो बधु। પણ એક વાત તમને કહી દઉં, પેલી શરૂઆત શું કરી, એટલે ભજન ગાયું એમાંય કીધું માતા પિતા ઉપર ટોણો માર્યો છે, આમાંય પણ કીધું મા તો કહે મેરો પૂત સપૂત હે, તા તો કહે મેરો હે કુલ દીપક, આ બધી વાત કરીને અહીંયા થોડું આપણને અખરે, દીકરાઓ સ્વાર્થી હોય છે, લગભગ 100% હોય, એમ સ્વાર્થ પતી જાય પછી બાપા હામું ન જોવાય, એ તો તમે ઘર ઘરની કથા છે, મા બાપ રજળતા જોઈએ, પણ મા બાપ સ્વાર્થી હોય અને એના કેન્દ્રમાં પૈસો હોય એ જલ્દી ગળે ઉતરે, છતાં એની વાત 400 વર્ષ પહેલા કવિ ગંગે અકબરના દરબારમાં કહી, સુન શાહ અકબર કવિ ગંગ કહે સુન શાહ અકબર જે નકે પાસ સફેદ રૂપૈયા, તે કઈ કઈ ખોટું તો નહીં કીધું હોય, ત્યારે જે મેં ભજન ગાયું એ બ્રહ્માનંદ સ્વામીનું છે, પુષ્કરના બ્રહ્માનંદ સ્વામી સંન્યાસી બહુ કૃષ્ણ ભક્ત હતા અદભુત, એમનું ભજન છે, એમણે લખ્યું છે, એ વર્ષો પહેલા લખ્યું છે, સમજીને કીધું છે ને, મા બાપને છોડ્યા નથી, ના કેન્દ્રમાં પૈસો છે, હા મા બાપ તીર્થરૂપ છે, પણ એમાં તીર્થરૂપમાં બદીઓ આવી ગઈ હોય તો એ દૂર કરવી ઘટે, હવે 400 વર્ષ પહેલા એમ કીધું હોય કે મા પૈસાને લીધે દીકરાને ચાહે છે, બાપ દીકરાને પૈસા માટે ચાહે છે, તો આજે કેટલા પર્સન્ટેજ વધી ગયા છે, હા ભલે બીજા બધા સંબંધો સ્વાર્થના છે, મા બાપ એટલા સ્વાર્થી નથી, પણ બધા જ પરિવારો એવા નથી, એમ અમુક એવા પણ પરિવારો છે કે જે જેની આ કથા છે એવા મા બાપો પણ છે, અને આજે કદાચ થોડા ટકાવારી વધારે હશે, મારે થોડું કે કેવું પડે એવું છે એટલે હું તમને કહીશ કે મા બાપ પણ કેવા હોય છે, આ કહીને એ આપણે વિચારવાનું છે કે એવું વૃત્તિ ન આવે અને સાચા મા બાપ બની રહે, બે ત્રણ મહિના પહેલા આપણે જ આ યુવક મંડળનો યુવાન મારી પાસે આવ્યો, આવા તમને ઘણા આટલા વર્ષથી આ ન આવ્યા હોય, આવા બધા કિસ્સાઓ આપણી પાસે ન આવ્યા હોય, એ ભાઈ આપણી ધંધો લઈને બેઠા છે તો કોઈ સુખી હશે